મિત્રો, જીવનમાં સમસ્યાઓ તો દરેકને હોય છે જ, પરંતુ એક વાત યાદ રાખીએ, સમસ્યા એટલી મોટી નથી હોતી જેટલું આપણું વિચારવાનું સ્તર નાનું હોય છે. જ્યારે આપણે માત્ર પરિસ્થિતિને જોઈએ છીએ ત્યારે તે પહાડ જેવી લાગે છે, પરંતુ જ્યારે આપણે દ્રષ્ટિકોણ બદલીને ઊંચા વિચારથી પરિસ્થિતિને જોઈએ છીએ ત્યારે એ જ પહાડ રસ્તો બની જાય છે. ઇતિહાસ સાક્ષી છે, સચિન તેંડુલકરને શરૂઆતમાં નાની ઉંમરે અનેક પડકારો સામે આવ્યા. ઈજાઓ, દબાણો અને અપેક્ષાઓ, આવું બધું જ હતું. પરંતુ તેમનો વિચાર મોટો હતો, મારે દેશ માટે શ્રેષ્ઠ આપવું છે. એ ઊંચા વિચારને કારણે દરેક મુશ્કેલી નાની લાગી અને તેઓ વિશ્વ ક્રિકેટના દિગ્ગજ બની શક્યા. જ્યારે આપણે કહીએ છીએ કે આ મુશ્કેલ છે ત્યારે આપણે સમસ્યાને શક્તિ આપીએ છીએ, પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે હું શીખીશ, હું ઉકેલ શોધીશ, ત્યારે આપણે આપણી અંદરની શક્તિને જગાવીએ છીએ. વિચાર મોટો તો પરિણામ મોટું, વિચાર સકારાત્મક તો રસ્તો સર્જનાત્મક. ચાલો આજથી જ નક્કી કરીએ, સમસ્યાને નહીં પોતાને મોટા બનાવવું છે. વિચારનું સ્તર ઊંચું કરીશું તો સમસ્યાઓ આપમેળે નાની લાગશે, કારણ કે જીત હંમેશા વિચારથી જ શરૂ થાય છે.